પ્રિયમ પેલું છે ને હેલોજન બહુ ગરમી આપી સમાગમ લેતો ભવન સકલ સિદ્ધિ નાસી વતા તયા સદૃશ કામિયા કમલ જાસ પત્ની વય હરિ પ્રિય કલી સંતાનહંતારો યત્પાદાંગુચરેણવ સ્વીયાનાંતાન્નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેત્ તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ નમામિ હૃદય શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મીસહસ્રલીલાભિઃ સેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ચદ્ભિર્વિરાજતે યોસૌ પંચધા હૃદયેન ષોડશ સ્કંધ પ્રવચનમાલાના અંતર્ગત શ્રી ચંદ્રકાંતભાઈએ જે પ્રમાણે કહ્યું તેમાં નવમું સત્ર છે આપણું. શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે ભલે ધીમી ગતિએ પરંતુ ષોડશ ગ્રંથના નવ ગ્રંથોનો સાથે બેસીને વિચાર કરી શક્યા. ષોડશ ગ્રંથનું મહાત્મ્ય વલ્લભ સંપ્રદાયમાં જેમ સનાતન ધર્મમાં એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ ભગવદ્ ગીતા છે એમ આપણા સંપ્રદાયમાં ષોડશ ગ્રંથને વલ્લભ ગીતા કહી શકાય. અને ભગવાને જેમ સ્વમુખથી એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ કહી અને સર્વશાસ્ત્રમાં સર્વશ્રેષ્ઠ શાસ્ત્ર ભગવદ્ ગીતા છે એમ શ્રી જગન્નાથરાયજીએ જગન્નાથપુરીની જે શાસ્ત્રાર્થ સભા હતી એમાં નિર્ણય આપ્યો. તે અનુસાર શ્રી ગોપીનાથ પ્રભુચરણ પણ આજ્ઞા કરે છે, સૈવન પરમ માનમ શેષમસ્ય પ્રમાંતરમ, કે વલ્લભ સંપ્રદાયમાં કેવલ શ્રી મહાપ્રભુજી જ એકમાત્ર આપણા માટે એક સુપ્રીમ કોર્ટ કે સુપ્રીમ ઓથોરિટી છે, તે સિવાય જે કોઈ પણ છે એ પ્રમાંતર છે. એટલે શ્રી મહાપ્રભુજીના અનુકૂળ હોય તો જ એમના વચનો કે એમની વ્યાખ્યા વિવેચનોનું પ્રામાણ્ય રહે છે, અન્યથા યદિ શ્રી મહાપ્રભુજીના વચનથી અનુકૂળ નથી તો પછી એ ગમે તેનું વચન હોય પરંતુ એને પ્રમાણરૂપ કે માન્ય ગણી નથી શકાતું, એટલે ષોડશ ગ્રંથ આપણા માટે પ્રાણ સમાન છે. ષોડશ ગ્રંથ એ વૈષ્ણવના સોલ શૃંગારના રૂપમાં કહી શકાય. જે ષોડશ ગ્રંથના શૃંગારથી પોતાને વિભૂષિત નથી કર્યા એ વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીના કાનેથી જો પ્રભુના સન્મુખ જાય તો પણ પ્રભુને એમ લાગે કે આ વસ્ત્ર તો ધારણ કર્યા છે પરંતુ શૃંગાર રહિત એ કદરૂપા લાગી રહ્યા છે, કોઈ અધુરાસ લાગી રહી છે. એટલે શ્રી દ્વારકેશજીના શબ્દોમાં આપણે ષોડશ ગ્રંથના મહાત્મ્યનું અનુસંધાન કરીને તે પછી અંતઃકરણ પ્રબોધ ગ્રંથનો પાઠ કરીને વિષયને આપણે આગળ વધારીશું. હું એક વખત બોલાવીશ, તમે બોલજો. શ્રીમદાચાર્ય ચરણાઃ સ્વીયાનાં ભક્તિ સિદ્ધયે અકાર્ષુ ષોડશ ગ્રંથાન સ્વસિદ્ધાંતાર્થ બોધકાન તદ્વ્યાખ્યાનં કૃતં પૂર્વૈઃ પ્રભુભિશ્ચ પૃથક ક્વચિત્ યમુનાષ્ટકમારભ્ય સેવા ફલમુદાહૃતાઃ એવં ષોડશભિર્ગ્રંથૈઃ પુરુષોત્તમસેવનમ પ્રતિપાદ્ય ફલત્વેન ચક્રે જીવોદ્ધૃતિં વિભુઃ અવતારદશાયાન્તુ ઉદ્ધૃતિરૂપદર્શનાત્ ઇહ નામાત્મકૈર્ગ્રંથૈઃ સ્વદાસાનાં સદોદ્ધૃતિઃ તસ્માત્ સર્વ પ્રયત્નેન દૈવૈઃ કર્તવ્યમેવ હિ સેવનમ શ્રી વ્રજેશસ્ય તદ્ગ્રંથાનાં ચ પાઠનમ. ષોડશ ગ્રંથનું આ જે મહાત્મ્ય છે એ શ્રી દ્વારકેશજીએ શ્રી યમુનાષ્ટકના ઉપર જે વિવેચન આપે પ્રકટ કર્યું છે ત્યાં આનું નિરૂપણ થયેલું છે. અહીંયા જે શ્લોકનો ક્રમ છે તે અનુસાર એ શ્લોક ત્યાં નથી, પરંતુ મેં એને એ રીતે સંકલિત કર્યા છે કે જેથી એક મહાત્મ્ય તરીકે આપણે એનો પાઠ કરી શકીએ. શ્રી દ્વારકેશજી સમગ્ર ષોડશ ગ્રંથ ઉપર પોતાનું વિવેચન લખવા માટે પ્રવૃત્ત થયા છે અને એમાં આપે ષોડશ ગ્રંથોનો સાર સંક્ષેપ બતાવ્યો છે કે કયા ગ્રંથમાં શું વિષયનું નિરૂપણ છે, અને સાથે સાથે આપે પોતાની એક વિશિષ્ટ દૃષ્ટિથી ષોડશ ગ્રંથનું આ મહાત્મ્ય સમજાવ્યું છે. એને સંક્ષેપમાં આપણે સમજી શકીએ. દ્વારકેશજી આજ્ઞા કરે છે, શ્રી મહાપ્રભુજીએ જે સ્વીયજનો છે, સ્વીયજનો અર્થાત પુષ્ટિમાર્ગમાં અંગીકૃત દૈવી પુષ્ટિજીવો, એમના અંદર કૃષ્ણ ભક્તિ દૃઢ થાય, સિદ્ધ થાય તે હેતુથી સ્વસિદ્ધાંત એટલે પુષ્ટિ સિદ્ધાંતના અર્થને સમજાવનારા આ 16 ગ્રંથો આપે પ્રકટ કર્યા છે. શ્રી મહાપ્રભુજીની વાણીને ઓર વધારે સરળતાથી સમજી શકાય, શ્રી મહાપ્રભુજીની વાણીનો અન્ય કોઈ અર્થ ન કરી જાય અને પરંપરા પ્રાપ્ત સિદ્ધાંત શુદ્ધ અર્થ આપણને સમજાય તેવા હેતુથી શ્રી ગોસાઈજીએ શ્રી મહાપ્રભુજીના કેટલાક ગ્રંથો ઉપર વ્યાખ્યાન પ્રકટ કર્યું છે, એટલે દ્વારકેશજી આજ્ઞા કરે છે, તદ વ્યાખ્યાનમ કૃતમ પૂર્વૈ પ્રભુભિશ્ચ પૃથક ક્વચિત. પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથ પ્રભુચરણોએ પણ શ્રી મહાપ્રભુજીના આ ગ્રંથો ઉપર અલગથી વ્યાખ્યાન લખ્યું છે. આ ગ્રંથો યમનાષ્ટકથી શરૂ કરી અને સેવાફલ પર્યંત 16 ગ્રંથો પ્રસિદ્ધ છે. આપણે જાણીએ છીએ કે ગ્રંથો 16 છે, પરંતુ એ ગ્રંથોની રચના આજે આપણને જે ક્રમમાં એ 16 ગ્રંથો પ્રાપ્ત થાય છે એ ક્રમથી એની રચના નથી થયેલી. દાખલા તરીકે આપણે અંતઃકરણ પ્રબોધ ગ્રંથને જ લઈએ, જે આપણો અત્યારે વિચારે વિષય છે, તો શિક્ષાશ્લોકી શ્રી મહાપ્રભુનો અંતિમ ગ્રંથ છે એમ કહેવાય છે. યદા બહિર્મુખા યુયમ ભવિષ્યથ કથંચન, એટલે આપે સંન્યાસ ગ્રહણ કર્યો અને મૌન વ્રત ધારણ કર્યું ત્યારે શ્રી ગોસાઈજી, શ્રી ગોપીનાથજી અને અન્ય પરિવારજનો, શિષ્યવર્ગ આપશ્રીની પાસે પધાર્યા અને વિનંતી કરી કે અમારા માટે આપનો શું આદેશ છે, શું સંદેશ છે. ત્યારે આપશ્રીએ તટ, જે નદી તટ ઉપર બિરાજ્યા હતા, ત્યાં રેતીમાં લખીને ને આ શિક્ષા શ્લોકીનો સંદેશ અને આદેશ છે એ આપ્યો હતો પોતાના બંને પુત્રોને. એટલે શિક્ષા શ્લોકી નિર્વિવાદરૂપથી અંતિમ ગ્રંથ કહી શકાય. અંતઃકરણ પ્રબોધ ગ્રંથ એ શિક્ષા શ્લોકીના પહેલા પ્રકટ થયેલો ગ્રંથ છે. એટલે ગોસ્વામી શ્રી શ્યામ મનોહરજીએ જે આ ગ્રંથ ઉપર સંસ્કૃતિકાઓ પ્રકાશિત કરી અને એની ભૂમિકા લખી છે, એમાં આપશ્રીએ એવો સંકેત આપ્યો છે કે વલ્લભ દિગ્વિજય નામનો એક ગ્રંથ છે, એ જે લેખકના નામથી પ્રસિદ્ધ છે એ એમની રચના છે કે નહીં હજી સંશોધનનો વિષય છે, પરંતુ એ ગ્રંથમાં એવો સંકેત મળ્યો છે કે સંન્યાસ ગ્રહણ કર્યા પછી શ્રી મહાપ્રભુજી 39 દિવસ સુધી ભૂતલ ઉપર બિરાજ્યા હતા પ્રકટ રૂપથી. એટલે એ જે તિથિ છે એનાથી 39 દિવસ પહેલાંની યદી ગણના કરવામાં આવે તો તે અનુસાર આ ગ્રંથની રચના વૈશાખ કૃષ્ણ સપ્તમીના આસપાસ 1587 વિક્રમ સંવતમાં થઈ હોય એવી શક્યતા છે. આ એક કેવલ પૂરક માહિતીના રૂપમાં વાત છે, એ ગમે ત્યારે થઈ હોય એનાથી કોઈ બહુ વિશેષ ફરક નથી પડતો. મૂળ વાત એમાં જે નિરૂપક સિદ્ધાંત છે અને જે શ્રી મહાપ્રભુજીનો આદેશ છે એને સમજવું અને અનુસરવું વધારે મહત્ત્વનું છે. પણ ગ્રંથને લઈને બેઠા છીએ તો એના વિષયમાં જે કંઈ પણ માહિતી આપણને મળી શકે એ દૃષ્ટિથી. એટલે અંતઃકરણ પ્રબોધ એ શિક્ષા શ્લોકી પહેલાં પ્રકટ થયેલો ગ્રંથ છે. તેમ છતાં પણ એ ગ્રંથનું સ્થાન 16 ગ્રંથોમાં લગભગ વચ્ચે આવી રહ્યું છે. આગળ પાછળ નવરત્ન વિવેક ધૈર્યાશ્રય છે, અંતઃકરણ પ્રબોધ ગ્રંથ છે. આપણે ગ્રંથોની ક્રમ સંગતિનો વિચાર કરીશું ત્યારે એ વાતો વધારે સ્પષ્ટ થશે. તો યમનાષ્ટકથી સેવાફલ એ 16 ગ્રંથો છે. એમાં યમનાષ્ટક સિદ્ધાંત મુક્તાવલી અને નવરત્ન ગ્રંથો ઉપર શ્રી વિઠ્ઠલનાથ પ્રભુચરણોની વિવૃત્તિ છે અને શ્રી મહાપ્રભુજી ગોસાઈજી રચિત જે આ 16 ગ્રંથો અને એની વિવૃત્તિ છે એને ઓર વધારે સ્પષ્ટ કરવા માટે સમયે સમયે આચાર્ય પરંપરામાં અને સંપ્રદાયની જે વિદ્વત પરંપરા છે એ બંનેમાં અનેક વ્યાખ્યાઓ સંસ્કૃત ભાષામાં પ્રાચીન કાળમાં પ્રકટ થતી આવી હતી. જ્યારે સંસ્કૃત ભાષામાં ગ્રંથોની રચનાનો કાલ પૂર્ણ થયો, કેમકે સમાજ છે એ આ ભાષાથી અપરિચિત થઈ ગયો, ત્યારે વ્રજભાષામાં અને હિન્દી, ગુજરાતી, અંગ્રેજી ભાષામાં પણ 16 ગ્રંથો ઉપર પ્રચુર માત્રામાં સાહિત્ય પ્રકટ થયું છે. એટલે તાત્પર્ય મારો એ છે કે આ ગ્રંથની મહત્તા આપણી પરંપરાએ પર્યાપ્ત માત્રામાં સમજી છે અને એનો ઉપયોગ પણ વૈષ્ણવ સમાજની અંદર પુષ્કળ થયો છે. પરંતુ કંઈક એવી સમસ્યા છે કે જે સમસ્યાને કારણે ગ્રંથ પ્રચલિત થઈ ગયા, ઘરમાં વસાવવામાં પણ આવ્યા, એનો પાઠ પણ થતો રહ્યો, પરંતુ કોણ જાણે કેમ એમાં જે શ્રી મહાપ્રભુજીના આદેશો છે એને સમજવામાં અને એને અનુસરવામાં આપણે એટલી સાવધાનતા દાખવી નથી શક્યા. અને એનું એક બહુ મુખ્ય કારણ આ ગ્રંથમાંનું જે નામ છે અંતઃકરણ પ્રબોધ, એ પ્રબોધન અંતઃકરણનું થયું નથી અને ઉપદેશ શ્રવણ થયું છે, પાઠ થયું છે, પ્રવચન પણ થયા છે, પણ અંતઃકરણનું પ્રબોધન થયા વગર આ બધું થયું હોવાને કારણે એ લેખે લાગતું નથી, એ પચતું નથી, એ આપણા દિમાગ સુધી પહોંચતું નથી, એવી એક સમસ્યા છે. એટલે આપણે એવી આશા રાખીએ કે આ ગ્રંથના આપણે જે વિચાર કરીએ કે અધ્યયન કરીએ એની સાથે સાથે શ્રી મહાપ્રભુજીની કૃપાથી પુષ્ટિમાર્ગીઓના અંતઃકરણનું પણ સાચા અર્થમાં પ્રબોધન થાય, આપણી નિદ્રા આલસ પ્રમાદ દૂર થાય અને બુદ્ધિ